શુદ્રના હાથ જે વૈષ્ણવ હતો એના હાથનું જલ લીધું, અપકીર્તિ એમની ઘણી બધી થઈ, પરંતુ આચાર્ય આજ્ઞાના ઉલ્લંઘન કરવાનું એમને તત્કાલ રિઝલ્ટ પણ પ્રાપ્ત થઈ ગયું. પછીથી એમની આસક્તિ ક્યારેય વૃંદાવન જવા તરફ થઈ નહીં અને એ ત્યાં જ રહ્યા. તો તાત્પર્ય એ છે કે ભગવદ આજ્ઞા અથવા આચાર્ય આજ્ઞા જે છે આપણા પાસે, આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ એમ કહ્યું છે, અવતાર કાલમાં ભગવાન સ્વયં સાક્ષાત્કારથી જ પ્રભુ આપણને કોઈ વાત કહી શકે છે, પરંતુ અનવતાર કાલમાં પ્રભુ આચાર્ય દ્વારા પોતાની આજ્ઞા અને સાધના પ્રણાલીને પ્રકટ કરે છે. એટલે રઘુનાથજી કહે છે કે આજ્ઞાઈવ કાર્ય સતતમ, એમાં ભગવાનની આજ્ઞાની વાટ નથી જોવાની અથવા ભગવાનની આજ્ઞાને શોધવા નથી જવાની. મહાપ્રભુજી આપણા આચાર્ય છે, એ જે આજ્ઞા કરી રહ્યા છે તેના અનુસાર જ નિરંતર ચાલવાનું છે, અન્યથા સ્વામી દ્રોહ થશે. એટલે આચાર્યચરણની આજ્ઞાનું ઉલ્લંઘન અથવા આચાર્યચરણ જે આજ્ઞા નથી કરી રહ્યા એવું વધારાનું કોઈ આચરણ યદિ કોઈ પુષ્ટિમાર્ગી કરી રહ્યો છે તો એને સ્વામી દ્રોહનો અપરાધ લાગે છે એમ શ્રી રઘુનાથજી આપણને સમજાવે છે. તે પછી આ રીતે યદિ ભગવદ આજ્ઞાના પાલનમાં તત્પર થાય ત્યારે જીવાત્માના મનમાં એક એવી જાતની અહીંયા મૂંઝવણ ઊભી થઈ રહી છે કે ચલો પશ્ચાતાપ છોડી અને ભગવદ આજ્ઞાના પાલનમાં તત્પર થયા, અપરાધ થયો એનો દંડ ભોગવ્યો એટલે કંઈક શુદ્ધિ પણ થઈ હશે, પણ દરેક વખતે જે કહેલું છે તે જ કરવાનું, એના સિવાય કંઈ કરવાનું નહીં, આ રીતે કોઈક મર્યાદા સ્થાપિત કરી દેવામાં આવે તો પ્રભુની સેવા કરતાં ક્યારેક આપણા મનમાં પોતાનું કરવાની પણ ઈચ્છા થતી હોય છે, એને તો કોઈ અવકાશ જ નહીં રહે. આ કેવો મિલિટરી જેવો રૂલ તમે અમારા ઉપર લાદી રહ્યા છો કે લેફ્ટ રાઈટ એટલે જરા પણ આગુ પાછું પગ મૂકી ન શકો. આ જાતનું એક જો બંધન આવી પડે ભક્તિ માર્ગમાં તો બહુ તકલીફ થઈ જાય માર્ગમાં ચાલવામાં, ટેન્શન આવી જાય. એનું હવે નિરાકરણ કરી રહ્યા છે કે નનુ આજ્ઞાતિરિક્ત કાર્ય માત્રા કરણે પ્રાપ્તે ચિકિર્ષિત કાર્યસ્ય કથમ સંપત્તિ. આજ્ઞા સિવાયનું કંઈ તમે કરી ન શકો તો આપણું પોતાનું સ્વમનોભિલષિત જે છે એ ક્યારે કરશું? દાખલા તરીકે કોઈ આપણે ત્યાં મહેમાન આવનારો હોય અને એ મહેમાનનો ડાયટ છે એ બહુ ફિક્સ હોય કે આ જ ખાશે, આ નહીં ખાય, આ જ લેશે, આ નહીં લે, આ રીતે ઉઠશે, આ રીતે ચાલશે, આ રીતે બેસશે, તો આવનાર વ્યક્તિની આવભગત માટે આપણે આપણા મનમાં કંઈક હરખ રાખ્યો હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, એને કોઈ સ્કોપ રહેશે કે નહીં રહે? જો એને સ્કોપ નહીં રહે તો આપણો ભાવ છે કુંઠિત થશે, આપણી ઈચ્છા પૂર્ણ નહીં થઈ શકે. એ સંબંધમાં હવે શ્રી મહાપ્રભુજી એનું સમાધાન કહે છે, સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. સેવકનો ધર્મ એ છે કે આજ્ઞાનું પાલન કરવું, એટલે આજ્ઞાના પાલનમાં જે સેવક નિરંતર લાગેલો રહેશે તો કૃપા કરીને સ્વામી જ્યારે એમની ઈચ્છા પ્રસન્નતા હશે ત્યારે સેવકની ઈચ્છા અનુસાર પણ પોતે કાર્ય સંપન્ન કરશે, એમની ઈચ્છાને પૂર્ણ કરશે. પણ જો એ જાતનો અધિકાર પ્રભુ સામેથી આપી નથી રહ્યા, તેમ છતાં પણ કોઈ સેવક હજી પ્રભુ સાથે એટલી દોસ્તી થઈ નથી અને પ્રભુના ખભા ઉપર હાથ મૂકવાનો દુસ્સાહસ કરે તો પ્રભુ કદાચ કૃપા કરીને એ સૌભાગ્ય પણ અપાવત, પણ જો દોડડા પણ કરી અને પહેલે જ જો ખભા ઉપર હાથ મૂકી દે તો ભગવાન તમાચોમાચો પણ લગાડી શકે કે ભાઈ આ તે મેં જે ભાવ નથી આપ્યો ને તે આ કેમ દોડડા પણ કર્યું. આત્મનિવેદન છે એનાથી દાસત્વ સિદ્ધ થયું છે. દાસત્વ સિદ્ધ થતાં થતાં જેમ જેમ નિકટતા વધશે, પ્રભુની કૃપા વધશે, એમ એમ પ્રભુ અન્ય ભાવો પણ ભક્તને આપી શકે છે, એ અધિકાર પણ આપી શકે છે. પણ આપ્યા પહેલાં યદિ અધિકાર આપણે એને એક્સરસાઇઝ કરવા જઈએ કે એને આપણે અનુસરીએ તો પ્રભુ કદાચ ન સ્વીકારે એને. એટલે એ જાતનો દુસ્સાહસ ન કરીને ભગવાનને ભગવાનનું કાર્ય કરવા દો ને ભક્તે પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ. એટલે સ્વધર્મ નિષ્ઠા છે એમાં કાયમ રહેવું એવો આનો આશય છે. એટલે શ્રી રઘુનાથજી કહે છે કે સર્વસ્વ નિવેદી ભક્તસ્ય અયમેવ ધર્મો યત સ્વામી પ્રભુરેવ સર્વમ ઐહિકમ આમુષ્મિકમ સ્વસ્ય સ્વીય ભક્તસ્ય કરિષ્યતિ. જે આત્મનિવેદન કરેલું છે જેણે સર્વસ્વનું, એનો એ જ ધર્મ છે કે એ પોતે સ્વામી પોતાના પ્રભુ જે છે એ ઐહિક પારલૌકિક એ જે કંઈ પણ છે એ બધું પોતાના ભક્તનું સ્વયં કરશે, એવમ અનુસંધાનેન સ્થેયમ, આ અનુસંધાન રાખીને નિરંતર રહેવું જોઈએ. કે ગોકુલનાથજી આની અંદર બહુ સુંદર કેટલીક ભાવનાઓ પ્રકટ કરી છે અને એમાં એમ આજ્ઞા કરી રહ્યા છે આ વ્રજભક્તોના પ્રસંગને લઈને જ, કે યથા ફલ પ્રકરણે વ્રજસીમંતિની નામ ભાવ પ્રૌઢ્યા પ્રભુ આજ્ઞાયા અકારણેપી કાર્યમ સિદ્ધમ. વ્રજભક્તોએ ભગવાનને પાછી જવાની આજ્ઞા કરી તેમ છતાં પણ પોતાના સૌભાગ્યને વિચારીને એ આજ્ઞાનું પાલન ન કર્યું, તેમ છતાં પણ એમનું ઈચ્છિત કાર્ય સિદ્ધ થયું. તથા મમાપી સેત્સ્યતિ, જો હું આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ તો એવું મને પણ સિદ્ધ થશે, જો એવું વિચારીને ભગવદ્ આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે તો દ્રોહ થશે. આ વાત સમજાવી, એટલે ભગવદ્ આજ્ઞા અનુસાર પાલન કરવું. તે પછી એ વાત સમજાવી રહ્યા છે કે એવમ સોપપત્તિકમ આગ્રહાભાવમ ઉપપાદ્ય. શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી કે હવે કોઈપણ જાતનો આગ્રહને છોડો, પ્રભુને અધીન થાઓ. કદાચિત પૂર્વકૃત આગ્રહેણ પ્રભુ કોપે કથમ સ્વાભિલિષત સિદ્ધિ. એટલે એ શંકા જેનાથી અપરાધ થયો છે અને જેને અપરાધનો બોધ છે એના મનમાં એક વખત કોઈ વ્યક્તિ એમ કહે કે નહીં, હું તારા ઉપર પ્રસન્ન છું, તું તારાથી જે અપરાધ થયો છે એને ભૂલી જા, મારા મનમાં એ મેં વાત રાખી નથી, તેમ છતાં પણ જેનાથી અપરાધ થયો છે એના મનમાં એ ડંખેલું રહે છે. સામેવાળો ના પાડે છે, પ્રસન્નતા પોતાની વ્યક્ત કરે છે, તે છતાં પણ કોઈક જાતનો ખચકાટ આપણા મનમાં રહી જાય છે અને એના કારણે આપણી જે પ્રવૃત્તિ છે એમાં હાથ પગ થોડા થોડા ધ્રુજતા રહે છે. એ જે પરિસ્થિતિ છે એનું કેવી રીતે સમાધાન લાવવું, એ ગ્લાની છે એને કેવી રીતે દૂર કરવી, એ સંદર્ભમાં આ વચન છે કે આજ્ઞૈવ કાર્યા સતતમ સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. એ જાતની ગ્લાનીને નહીં રાખી, એનો પરિત્યાગ કરો, એને પૂર્ણરૂપથી છોડો અને પોતાના સેવક ધર્મ છે એની અંદર તત્પર થાવ. ઠાકુરજી પોતાનું અભિલષિત અવશ્ય કરશે, ભક્તનું અભિલષિત પણ કરશે. એટલે શ્રી ગોકુલનાથજી આને એક અલગ દૃષ્ટિથી બહુ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. એના પછી તથાપિ એમ આજ્ઞાના પાલનની અંદર તત્પર થઈ રહ્યો છે, તેમ છતાં પણ એક પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહે છે. જેમ શ્રી મહાપ્રભુજી પોતાનું ચરિત્ર અહીંયા બતાવ્યું છે કે આજ્ઞા ભગવાનની પોતાને થઈ મધુવનમાં, એટલે મથુરામાં અને ગંગાસાગર સંગમમાં, એ બંને આજ્ઞાનું મેં પાલન નથી કર્યું. ત્રીજી વખત શ્રી મહાપ્રભુજીને ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે હવે આપ આપના કાર્યને છોડીને ને પધારો. ત્યારે એક પશ્ચાતાપ મનમાં છે અને એ પશ્ચાતાપ એ છે કે પ્રથમ જે આજ્ઞા મને જે કાર્યને પૂર્ણ કરવાની થઈ હતી એ મારાથી કાર્ય અધૂરું રહી ગયું છે. પ્રભુએ મને પાછો બોલાવ્યો છે, એ ક્યાંક મને અયોગ્ય જાણીને તો નથી બોલાવ્યો, એ તારાથી થાય એવું નથી, મૂકી દે ચાલ પાછો આવ. આ રીતે જેમ આપણે કહીએ કોઈ કામ પણ નિષ્ઠાથી કરવા જાય, એ કામ એ પૂર્ણ ન કરી શકે ને પછી આપણે એને એમ કહીએ કે આ કરશે તો કાં તો બગાડશે કામને, અને અથવા તો એ પૂર્ણ નહીં કરી શકે તો આપણે એને એમ કહીએ કે મૂક તારાથી કંઈ થવાનું નથી. કદાચ એ શબ્દનો પ્રયોગ ન કરીએ આપણે અને સારા શબ્દમાં કહીએ કે બસ હવે જરૂર નથી આગળ કરવાની, બસ ઘણું થયું ઘણું થયું. આ રીતે જ્યારે આપણે કહીએ તે સ્થિતિમાં જેને કામ છોડવાનું કહ્યું છે એના મનમાં એક જાતની ગ્લાની રહેશે કે મારાથી ન થઈ શક્યું, મારાથી નથી થઈ શક્યું, એ જાતની ગ્લાની કોઈ પણ વ્યક્તિના મનમાં રહેશે. હવે એ ગ્લાની જે રહેલી છે એ ગ્લાનીના ભાવને લઈને જો એ પોતે બેસો બેઠો રહેશે તો શું સ્થિતિ થશે, મહાપ્રભુજી કહે છે કે એનો વિચાર કરો. હવે પશ્ચાત્તાપ કથમ તત્ર સેવકો હમ નચાન્યથા. યદિ એ ગ્લાનીને લઈને બેસો છો તો ફરીથી પ્રભુની અપ્રસન્નતા એક એડિશનલ મળશે. એક તો જે કામ અધૂરું મૂક્યું છે એની, અને બીજી હવે પછી જે આજ્ઞા થઈ છે એનું પાલન નહીં કરવાને કારણે પ્રભુની એક અપ્રસન્નતા ઓર વધારે થશે. એટલે હવે એ પશ્ચાતાપને છોડીને ભગવદ્ આજ્ઞા છે થઈ છે એનું પાલન કરવામાં તત્પર થાવ અને એ તત્પર થવામાં પોતાના સેવક સ્વરૂપનો વિચાર કરવાનો છે. સેવકો હમ નચાન્યથા, હું આખરે કોણ છું, હું સેવક છું અને સેવાનો સેવકનો ધર્મ ભગવત સેવા છે. એટલે કાર્ય પૂરું થયું કે ન થયું, સારું થયું કે ખરાબ થયું, આજ્ઞાનું પાલન થઈ શક્યું કે એનું ઉલ્લંઘન થયું, આ બધી વસ્તુઓ જ્યારે આજ્ઞા થઈ ગઈ છે ત્યારે એના ચિંતનનો કોઈ અવકાશ હવે રહી નથી ગયો. હવે આજ્ઞાના પાલનમાં તત્પર થવાનું છે. એટલે નવેસરથી હવે આપણે પોતાનું જીવન શરૂ કરવાનું છે એવો તાત્પર્ય છે. પણ એમાં ફરી પાછી એક મૂંઝવણ શ્રી મહાપ્રભુજી કહે છે કે અનુભવાય છે કે વ્યવહારમાં એવું જોવા મળે છે કે જે આજ્ઞાનો ઉલ્લંઘન કરે છે એવા સેવકનો પરિત્યાગ માલિક કરી દેતો હોય છે. એ રીતે પ્રભુ કદાચ કૃપા કરી અને મને ત્રીજી વખત પણ આજ્ઞા કરી રહ્યા છે એટલે મારો કદાચ પરિત્યાગ નહીં કરે, પરંતુ પહેલાં જેવું જે મારું સ્ટેટસ હતું એ સ્ટેટસની પ્રાપ્તિ મને થશે કે નહીં થાય એનો મનમાં ફરી પાછો એક વિચાર ચાલે છે. એ સ્ટેટસ જો મને નહીં મળે તો એ સૌભાગ્ય, એ નિકટતા પ્રભુની મને પ્રાપ્ત નહીં થઈ શકે એનો ખેદ ચિત્તની અંદર સ્વાભાવિકતા કોઈને પણ થાય. જેણે એવું સૌભાગ્ય મેળવ્યું હોય એને વધારે થઈ શકે. વ્યવહારમાં એવો અનુભવ આપણે કરતા હોઈએ છીએ કે કોઈને પ્રમોશન મળે અને કોઈ કારણસર એ પ્રમોશન એને અટકાવી દેવામાં આવે, અથવા તો એને કોઈ એવા સ્થાનમાં શિક્ષાર્થે મૂકવી બદલી કરી દેવામાં આવે કે જ્યાં એ પોસ્ટ જ ન હોય, એડહોક એને એ ચાર્જ સોંપી દેવામાં આવે તો એ વ્યક્તિ બિચારો હતાશ થઈ જાય, એને ગ્લાનીનો અનુભવ થાય, અપમાનનો અનુભવ થાય, અથવા જે સૌભાગ્યની આકાંક્ષા એણે રાખી હોય એ આકાંક્ષા એની ફલીભૂત ન થાય. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તના મનમાં પણ એવું બની શકે છે. વાર્તામાં આવે છે કે જ્યારે એ વાઘો છોવાઈ જવાની શંકાથી ઠાકુરજીએ લાત મારી દીધી અને ભોજન છે એ નીચે પટકી દીધું, ત્યારે 2 મહિના સુધી બોલ્યા નહીં ઠાકુરજી. 2 મહિના સુધી એમની સાથે બોલ્યા નહીં. તો જે રોજ ઠાકુરજી જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે એમના સાથે 2 મહિના સુધી જ્યારે પ્રભુ બોલવાનું બંધ કરે છે તો સહજ છે કે એના મનમાં દુઃખ તો થશે જ ને. અને એ અપરાધ દૂર થઈ ગયા પછી જ્યારે પ્રભુ ફરીથી એના સાથે વાર્તાલાપ સ્થાપિત કરી રહ્યા છે ત્યારે પણ પહેલાંના અપરાધનો મનમાં રંજ રહેશે, અને એ રંજને કારણે સહજતાથી ભગવત સેવાની અંદર પ્રવૃત્તિ થોડા સમય સુધી નહીં થઈ શકે. આવું આપણા બધામાં જોઈએ છીએ કે થોડો સમય આપણા અંદર અસહજતા આવી જતી હોય છે, એટલે અતિ સાવધાની આપણે વર્તવા લાગી જઈએ છીએ જ્યાં અપરાધ થયો હોય છે ત્યાં, અને એ અતિ સાવધાની કોઈ વખતે ફરી પાછો અપરાધની અંદર પટકી દે છે. અસહજતા છે, અતિ સાવધાની છે, એ આ જાતનું લાવે છે કે જો ધ્યાન રાખજે હો પડી ન જાય, જોજે ધ્યાન રાખજે પડી ન જાય. એમ 4 વખત કહો તો ન પડતું હોય તો પડી જાય. અમારા મોટા દીકરી છે એમનું કામકાજ એવું જ છે કે એમને આપણે સ્વભાવતઃ અન્ય મનસ્કતા રહેતી હોય અને એને કારણે કોઈ કાર્ય છે એ સમસૂત્રુ પાર ન પડતું હોય એટલે આપણે પણ કહેવાનું રોકી ન શકીએ, અને જેટલું આપણે કહીએ એટલું વધારે કામની અંદર કોઈને કોઈ ગરબડી થઈ જાય. તો જે ન પડતી વસ્તુઓ એ પણ જ્યારે 4 વખત સૂચના આપો તો પડી જાય છે. એમ જ્યારે અપરાધબોધથી ગ્રસિત વ્યક્તિ છે એ ભગવત સેવામાં પ્રવૃત્ત થાય છે તો એ અપરાધનો બોધ છે એ ફરી પાછો કોઈક નવો અપરાધ પેદા કરી દેતો હોય છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે પશ્ચાતાપ મને થઈ રહ્યો છે પણ આજ્ઞા કરે છે કે નહીં, પશ્ચાતાપ નહીં કરો, કેમ કે તમે અલૌકિક સ્વામીના સ્વભાવથી પરિચિત નથી થયા, એના કારણે તમને આ પશ્ચાતાપ છે કે ગ્લાનીનો ભાવ છે. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. પ્રભુને તમે લૌકિક જે માલિક છે કે શેઠ છે એની સાથે નહીં સરખાવો, કેમ કે લોકમાં એવો જોવામાં આવે છે કે શ્રી રઘુનાથજી ગોકુલનાથજી બધા એક સ્વરમાં એ વાત કહી રહ્યા છે કે લૌકિક સ્વામી છે એના સાથેનો જે સંબંધ છે એ ક્ષણિક છે, એટલે પોતાના જે હિત માટે કે જે કાર્ય માટે જેને આપણે સાથે જોડાયા હોઈએ કાર્ય સંપન્ન થઈ જાય તો વ્યક્તિ પોતાના સંબંધને છોડી દેતો હોય છે. એ સંબંધને મૃત્યુ પર્યંત કે જન્મોજન્મ સુધી નિભાવવા માટેની પ્રતિબદ્ધતા લોકમાં નથી હોતી. આપણે કહીએ છીએ સ્વાર્થના સંબંધ છે, કામ નીકળી ગયા પછી આપણે સંબંધ નથી રાખતા. તો લોકની અંદર તો આ જ રીતે જ વ્યવહાર ચાલે છે. એ વ્યવહારને કારણે જે વખતે સામેવાળાની અપેક્ષાને આપણે પૂર્ણ નથી કરી શકતા ત્યારે એ વ્યક્તિ આપણી ઉપેક્ષા કરે છે. ઉપેક્ષા કરે છે એનો અર્થ એ છે કે હવે એવો સંકેત આપી રહ્યો છે કે મને હવે તારામાં કોઈ બહુ ઇન્ટરેસ્ટ રહ્યો નથી, આ સંબંધમાં હવે હું વધારે આગળ વધવા ઈચ્છતો નથી. જે સ્થાપિત સંબંધ હતો એનો વિચ્છેદનો એ સંકેત છે. તો લૌકિક સ્વામીનો કોઈ સેવક અપરાધ કરે તો એનો એ ત્યાગ કરે છે, શું પ્રભુ એ જાતનો ત્યાગ મારો કરશે? આ બોધ જેદિ આ જાતનો બોધ થતો હોય અથવા પ્રભુમાં એ જાતનો લૌકિક ભાવનું સ્ફુરણ થતું હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, પ્રભુના અંદર એવો લૌકિક ભાવ નહીં લાવો. પ્રભુ અલૌકિક છે એટલે આપણો સ્વામી છે અલૌકિક જ સ્વામી છે, અને એમના દ્વારા જે જીવાત્માનો અંગીકાર થાય છે ભક્તિ માર્ગમાં એ અંગીકારનો ત્યાગ પ્રભુ નથી કરતા. એટલે લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન, કદાચન પદની વ્યાખ્યા કરતાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રૈકાલિક એટલે કદી પણ પ્રભુ સાથે